અને 12 મહિને એક ભેડી યાદ આવે, હિન્દુસ્તાન બંધ થાય એટલે યાદ આવે, રોજ યાદ આવે, ગરમ પછી વાર કેટલા સતત ભૂલાય નહી. દેડી નો દોષ નથી, દોષ તમારી વૃત્તિ નો દોષ. દેડી નો દોષ નથી, વિષય નો દોષ નથી, વૃત્તિ નો દોષ. વૃત્તિ ની જરૂર નથી વિષયમાં, વૃત્તિ અંદર જોખમદારી વાળો છે. શું કહેવું, વિષય ડિસ્ચાર્જ સ્વરૂપ છે. શું છે એમાં વૃત્તિ થી જોખમદારી ઉભી કરો, દખો કરો છો, દખલ સાહસી કરે, દખો ના કરે. પણ મનોવૈજ્ઞાનિકો સહજ વૃત્તિ શબ્દ લાવ્યા દાદા, ઇન્સ્ટિંક્ટ. મનોવૈજ્ઞાનિકો સહજ વૃત્તિ એવી એવો શબ્દ લાવ્યા, એવો શબ્દ લાવ્યા છે. સહજ વૃત્તિઓ, સહજ વૃત્તિ, મનોવૈજ્ઞાનિક વૈજ્ઞાનિકો સહજ વૃત્તિ એવો શબ્દ લાવ્યા છે. એટલે કે પછી એમાં અસહજ ના આવે તો પછી એમાં દુઃખી થવાનું કારણ બધું સહજ. સહજ એટલે શું, મન વતન કયા એ ચાલ્યા કરે છે, એનું નિરીક્ષણ કર્યા કરો. શું કહ્યું, નિરીક્ષણ કર્યા કરો, અને કરે છે એ જ કરે છે. તમે આરોપ કરો છો, મેં આરોપ કર્યો, રાતે રમાંગી જાવ છે, ઊંઘાડે છે, કેટલા વાસો છે. એક વખત મૂક્યું હોય તો આ બધા સમજી ગયા કે તમે શેના આધાર છો, તમે ઉઠો છો કે ઘડિયાળ ઉઠાડે છે, એવું સમજી ગયા તમે. કોણ ઉઠાડે તમે? એટલે આ બધી જે ક્રિયાઓ છે થઈ રહી છે ને, તેમાં તમે કરતા નથી, કરતા પણ અહંકાર કરો છો. શું કરો છો? હવે શું નામ આપનું? ગઢવી. રામદાન ગઢવી. રામદાન ગઢવી. રામદાન ગઢવી. રામદાન ગઢવી. ગઢવી રામદાન. તો હું રામદાન છું એ વાત કરેક્ટ છે? તમે તમારી જાતને હું રામદાન છું એવું માનો છો એ કરેક્ટ છે? ના. શું છો તમે? શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. હા, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ. તો પછી તમે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છો તો રામદાન ને ગાળો પાડે છે તમને અસર થતી નથી ને? થવી ન જોઈએ પણ થાય છે. તમે થવી ન જોઈએ પણ થાય છે. ના પણ થાય છે માટે તમે રામદાન છો. જો તમે શુદ્ધ ચેતન સ્વરૂપ છો તો અહીં નથી, અહીં છો તો ત્યાં નથી. એક જ જગ્યાએ પોસ્ટ હોય, બે જગ્યાએ પોસ્ટ હોય. એટલે તમને કઈ થાય છે અસર માટે તમે રામદાન છો. તમારી ઈચ્છા એવી છે કે મારે આ સ્વરૂપમાં જવું છે, શુદ્ધ ચેતન સ્વરૂપમાં. સમજ ને? પણ અત્યારે તો રામદાન છો. અત્યારે તમારો ગુનો છો એટલે આ તમને રોંગ બિલીફ છે. શું છે? કારણ કે ભાઈ અમને પૂછીએ કે તમે કોણ છો, ત્યારે એ કહેશે હું ખેતી બી છું અને તમે રામદાન છો, તો બંનેને રોંગ બિલીફ છે ને? હે ના, એ શું કહે છે? હું ખેતી બી છું એ વાણીથી બોલું છું અને તમે તો વાણીથી બોલો છો અને તે જ તમારું બિલીફમાં છે પાછું. શું છે? અને આ કહે છે હું ખેતી બી છું પણ મારી બિલીફમાં તે નથી. એ વાત સમજાય તમને? એની બિલીફમાં નથી. એ ખેતી બી બોલે ખરા હું ખેતી બી પણ બિલીફમાં નથી તમે. અને તમને બિલીફમાં એ છે, એ જ બિલીફ છે ને? એક જ મારું બિલીફ છે ને કે બે? હા. પછી તમારે ઘેર જઈશું આપણે ઘેર આપણે ઘેર દઈએ અને પછી પૂછીએ, હું પૂછું કે આ અમને શું સગા થાવ પછી પૂછ્યું આ છોકરા તમે શું છે કે એવું ફાધર કરું તમે રામદાન છો કે ધણી છો કે ફાધર છો એ નીચી જઈને થઈ ગયું આમાં શું છો બીજી રોંગ ગણી આનો મામા થોડું ચોથી રંગ ગણી આનો ભાણા થોડું પાંચમી રંગ ગણી એ કેટલી રંગ ગણી કાઢી છે સમજાતું નથી શુદ્ધ બિલીફ કઈ એ મને સમજાતું નથી ત્યાં સુધી આ રોંગ છે એવું કેવી રીતે કહેવાય જ્યાં સુધી શુદ્ધ તમે સુખ ખોળો છે કે દુઃખ ખોળો છે તમામ જીવો શું ફરતા છે સુખ ને ફળા છે દુઃખ કોઈને પ્રિય છે કોઈને દુઃખ પ્રિય ના હોય અને સુખ ને ફળા છે અને તે સુખ તો આ લોકોને ઘણું મળે છે એ ઘોડા ઘડીઓ મોટરો પંખા ભૂંખા ઘણું સુખ છે તે કે એ સુખ ની પછી દુઃખ આવે છે તે નથી ગમતું કે શું કે છે આ કલ્પિત સુખ છે બધા ને લાગે કેવું તે આ સુખ ની પાસે દુઃખ આવે છે એ લોકોને ગમતું નથી કલ્પિત હોય ચાલ કે છે પણ કાયમ નું હોવું જોઈએ કલ્પિત સુખ કાયમ નું જોઈએ અમારે કલ્પિત હશે ચાલશે કે પણ કાયમ નું કલ્પિત થાય એવું નથી એ પુણ્ય પાપ ના અધીન છે આ જે સુખ દુઃખ છે કલ્પિત એ પુણ્ય પાપ ના અધીન છે અને અવલંબન વાળું છે પુણ્ય પાપ ના અને તમારે સુખ જોઈએ છે સનાતન જોઈએ છે કેવું જોઈએ છે અને તે પણ નિરાવલંબ કોક ની અવલંબન નહીં જોઈએ મારે એમને પ્રગટ થવું જોઈએ શું કહ્યું નિરાવલંબ જોઈએ નથી આવું શરી છો કઈ કઈ રૂપિયા અને આમાં પંખા નાખે ને લોકો આમાં એટલે આમાં તે શું લાભ કર્યો ત્યાં થાકે રાત અને પંખો ખાય એમાં કઈ આગળ છોડી દે ને બધું આમ થાકનું ને આવે પંખો એને આગળ છોડી દે ને જવાબદારીઓ છોડી દેવાથી સુખ મળે છોડી છૂટે એવું નથી ફરજિયાત છૂટે નહીં ફરજિયાત છે શું છે છોડી છૂટે એવું નથી એવા કરનાર શા માટે કરવા છોડી છૂટે એવું નથી આ એ તો જ્ઞાની પુરુષ મર્યા હોય તો છોડે આવે જો તમે એમને કહો કે સાહેબ તમે જ સુધી ગયા લાગો છો એવું લાગે છે તમારા મોડા પરથી એમ લાગે છે કે કોઈ મુક્ત પુરુષ છો એવું લાગે છે તો અમને કઈ મુક્ત કરી આપો તો કરી આપે શું કહ્યું એ નિમિત્તે નિમિત્તને આધીન છે પોતે કરતા આધીન નથી ખબર પડે ને એટલે તમારે કેટલી રોંગ બધી પર બેઠી છે એ ભાઈને પેલા પેલા પ્રવચન આવી હતી બધી આ રોંગ છે બધું જાણતો હોય ને રોંગ છે તો હશે ને હવે રાઈટ બી રીતે હશે તો તમને સુખ ઉત્પન્ન થાય શું કહે આ રોંગ બી બેઠી છે જ્યાં તમે નથી ત્યાં આરોપણ કર્યું છે. જ્યાં તમે છો ત્યાં બોલવાનું વાંધો, ત્યાં હું છું એવું બોલવાનું વાંધો નહીં. હું કારણ કે પોતે અસ્તિત્વ તો છે, જીવ માત્ર નું અસ્તિત્વ તો છે, સ્વીકાર કરેલો છે. કેવું અસ્તિત્વ તો છે પણ વસ્તુત્વ એટલે હું શું છું એનું ભાન નથી આનું, અને વસ્તુત્વ એટલે હું શું છું એનું ભાન ઉત્પન્ન થાય એટલે પૂર્ણત્વ થાય. અને મારે આપોઆપ ભાન ઉત્પન્ન થાય પછી પૂર્ણત્વ થયા જ કરે. કઠણ તો શું છે જેની વખત એટલે આ રાઉન્ડ બિલીફ અમે તમને ફ્રેક્ચર કરી આપીએ. તમે કહો અમારી ફ્રેક્ચર કરી આપો તો અમે ફ્રેક્ચર કરી આપીએ. આમ એક એક દાડે તમે કાઢવા જશો આ બધા સમય બધું ખોટી વાત છે, સાચી વાત નથી, આમ દાડો પડશે. એની પાસે ફરી વાગે તમે પછી અમારે એમાં રહેવાનું, એને જેમાં રહેવા તેમાં તેને ભગવો નહીં. શું કહ્યું? અને ભગવાનો કહેવો તેમાં રહેશો નહીં. જેનું ભગવાનું કરો તેમાં રહેશો નહીં. અને રો તો એની ભગવાનું ના કરો. આપણા લોકો શું કરે છે? રહેવું પણ ખરું ને ભગવું પણ. ભગવાન કહે તમે ઊંડા થઈ પડશો. તમે કાં તો ઊંડા ઉતરો છો? શું જેમાં રહો છો ત્યાં ભગવાન કરવાની જરૂર નથી. તમારે ભગવાન છો નહીં ભલે રાખો, પણ ભગવાન તો ના કરો. શું કહ્યું? કેટલાક લોકો ને શું કરવા બધા ઘરમાં બહેરા છો ને એવું ખસે આવું પડે. ત્યાં બતા કે એ બતે આવું ના બોલાય. સત્તાનો દુરુપયોગ આવું ના કરી શકાય. સત્તાનો દુરુપયોગ મહાન પાપ છે. સત્તાનો દુરુપયોગ મહાન પાપ છે એવું ના. તમારે છૂટવું છે આ બધી જંજાળ થી કે ગમે છે જંજાળો? ગમે પણ છે ને છૂટવું પણ છે. ગમે પણ છે ને છૂટવું પણ છે. ગમે પણ છે ને છૂટવું પણ છે. કોઈ વાર બહુ ગમે છે, કોઈ વાર છૂટવું છે, અને કોઈ વાર કંટાળો આવે છે એટલે જ ને કંટાળો. કોઈ વાર છૂટવું છે ને કોઈ વાર બહુ ગમે છે. હા પણ છૂટવાનો ભાવ થયો છે ને. આમ સત્વ રજસ માં કેમ ગતિ થતી છે? કોઈ વાર બહુ ગમે ને કોઈ વાર એકદમ છૂટવું છે. સત્વ અને રજસ માં ગતિ કેમ થયા કરતી હશે? કોઈ વાર બહુ ગમે ને કોઈ વાર બહુ છૂટવાનું મન થાય. હા પણ તમને છૂટવાનું ગમે છે એવું કોઈ થોડો ભાવ આવેલો ને ફોરેન માં પૂછ્યા કોઈ પણ માણસ છૂટવાનું ગમશે નહીં. છૂટવાનું આપણે આમજે છે ત્યારે આમજે છે મુક્ત ભાવ ને. કેવું? કાયના સંસાર થી જ મુક્ત વિમુક્ત થઈએ. એ લોકોને સંસાર થી વિમુક્ત પણ હું સમજતા જ નથી. અને એમના જે તત્વજ્ઞાનીઓ છે તે નથી સમજતા. એમના જે તત્વજ્ઞાનીઓ જે તત્વજ્ઞાન બોલે છે એ સ્થૂળ તત્વજ્ઞાન છે. કેવું છે? સ્થૂળ. અને એના સ્થૂળ ને તમે તમારી ભાષામાં લઈ જાઓ તમને એમ લાગે આ કેટલા બધા અજાય પુરુષો છે. પણ એ હિન્દુસ્તાની દિવાલવાળી નથી, એ તો ઇંગ્લેન્ડની દિવાલવાળીઓ છે, ફ્રાન્સની દિવાલી. અહીં કામ લાગે નહીં એની દિવાલવાળી છે. તના તત્વજ્ઞાનીઓ દિવાલવાળી ક્યારે છે? ત્યાંના દુકાન માટે દિવાલવાળી છે. આપણે અહીં તો દિવાલવાળી આપણે ઇન્ડિયન દિવાલવાળી છે. એ થૂલમાં તો ભાષા સરખી જ લાગે બધી. મારા જેવું બોલે માટે જ્ઞાની નથી. શું કહ્યું? શબ્દો ક્યાંથી લાવે બીજા? શબ્દો તો આ ને આ જ લેંગ્વેજ ને. પણ જ્ઞાની એ કેટલી કેટલી બધી એક વસ્તુને બધે કેટલી વસ્તુઓ બતાડે. અને પેલો તો એક જ કે બરેલી દોરીમાં સાપની ભ્રાંતિ થઈ. અરે મારે એનું એક ભાષા 10 લાખ પછી આનો બીજો શબ્દ જડ્યો નહીં. જ્ઞાની નો શું કહ્યું? બધા છે તે નકલ વાળા. શું કહ્યું? નકલ વાળો એનું એક બોલે માટે બધા નકલ વાળા છો. અને જે ભગવાન થઈ ગયા કૃષ્ણ ભગવાન એવું નથી બોલ્યા. રામ ને બધા રામ ભગવાન થઈ ગયા. રાવણ ભગવાન થઈ ગયો. એવું ના બોલ રાવણ ભગવાન થઈ ગયા દાદા કીધું ભડક્યા કે એમ કેમ ભગવાન લડે કે ભગવાન જ ભય એ કઈ આદિવાસી ના હોય અને ભગવાન જે રામ લડતા છે તે પોતાના બરાબર કરીને લડતા છે ને બરાબર નો વિચાર કરીને એ આદિવાસી જોડે લડે ને પોતાના સમાન બળવાનું હોય તો લડે તે રામના કરતા વિશેષ બળવાનું હોય તો રાવણ મહાન તો રાવણની લોકોએ અહીંયા આગળ ઊંધું દર્શન આપ્યું છે એક રામની પૂજા કરવા માટે રામની ભજના કરાવવા શરૂ કરવા માટે રાવણ નું ચિતાર ઊંધું આપ્યું છે રામની ભજના થઈ શકે એનો ચિતાર ઊંધો ના આપ્યો હોત તો એ થઈ શકે એવું પણ લોકો એ છે તે એકને વખાણ કરવા માટે બીજાની ઉડાડી મિનર છે જેવું રાવણ સાયન્ટિસ્ટ હતો વિદ્યા હતો ભગવાન જ હતો શું કે આજે રાવણ ભગવાન અત્યારે છે રાવણ અરે આ કૃષ્ણ ભગવાન રાવણ એ બધા તીર્થંકર થવાના છે આવતી વખતે આવતી વખતે તીર્થંકર થવાના શું થવાના અને હિન્દુસ્તાનના લોકો એમના પોતા આભાર તીર્થ તમારી વિદ્યાઓ તમને વિદ્યા સિદ્ધ વધતી વિદ્યાર્થીઓ પોતાના બાળકો તમને સિદ્ધ થયા છે ગ્રેટેસ્ટ સાયન્ટિસ્ટ હતો શું અને ભગવાન છે એવું તીર્થંકરે એમને એક્સેપ્ટ કરેલા છે રામને ભગવાન તરીકે સ્વીકાર્યા હતા પણ એમને એક્સેપ્ટ કરેલા છે અમને શું કારણ કે આ રામના સામાવારી આવતા એ જે રાવણ હતો રામનો સામાવારીઓ લક્ષ્મણનો સામાવારી હતો લક્ષ્મણ છે તે વાસુદેવ હતા શું હતા અને રામ બળરામ હતા બળરામ વાસુદેવ ને બળરામ ને પરમે ભાઈઓ હોય હંમેશા કાયમ અને તે બંને મોક્ષ જવા માટેના પુરુષો કહેવાય છે અને વાસુદેવ ના હમા હોય તે પ્રતિ વાસુદેવ ભગવાન કહેવાય છે શું કહેવાય છે પ્રતિ વાસુદેવ એટલે રામ નારાયણ કહેવાય લક્ષ્મણ નારાયણ કહેવાય અને એ પ્રતિ નારાયણ કહેવાય શું કહેવાય ભગવાન થવા નથી કૃષ્ણ ભગવાન થવાના છે દેવકી ભગવાન થવાના છે અને કૃષ્ણ નો ભાઈ રાવણ કેવું મોટું પદ છે આપડા લોકો રાવણ ને નિંદા કરે છે ને એને નિંદા કરનાર કેવો હોવો જોઈએ કેટલા ગુણ નો ધામ હોવું જોઈએ રાવણ ની નિંદા કરવા માટે એનું ગુણ નું સાંભળો એના કરતા વિશેષ ગુણ ધરાવનારો હોવો જોઈએ કેવો હોવો જોઈએ વિશેષ ગુણ ધરાવ રાવણ નામાં એક પણ અવગુણ નતો રાવણ નામાં એક પણ અવગુણ નતો એક આ સ્ત્રી સીતા ને હરણ કર્યા એટલી કુમતી ઉપજી છે શું છે કુમતી અવગુણ નહીં પોતે વિષય છે જ નહીં પોતે આવો વિષય છે જ નહીં વિચાર પણ નથી વિષયના આ તો કુમતી ઉત્પન્ન થઈ તે સંજોગો પછાત કોઈ દરેક વર્ષે નારદો હોય છે, નારદ કે નારદ પહોંચી ગયા અને જે વખાણ કર્યા સીતાના, એની કુમતી ઉત્પન્ન થઈ ગઈ, મુખાણ કરી દો પહેરવાનું, સીધા પહેરવાનું પ્રયત્ન કર્યા પણ કઈ કર્યું નહીં, ત્યાં છેવટે હરીને કરવાનો પ્રયત્ન કર્યો. અને ખરી રીતે સીતા એ રાવણ ની છોકરી છે, રાવણ એક્ઝેક્ટલી એક્ઝેક્ટ જો જાણવું હોય તો એ રાવણ ની છોકરી જ હતી. રાવણ ની છોકરીને ત્યાં આગળ જન્મ થયો, એટલે જન્મ થતા પહેલા ગર્ભમાં આવી તે મંદોદરીએ કહ્યું કે ગર્ભમાં મને આવા પ્રકારનું દુઃખ થાય છે અને આવા આવા મને વિચારો ઉત્પન્ન થાય છે, જે વિચારો મેં ક્યારેય પણ જોયા નથી, એવા વિચારો ઉત્પન્ન થાય છે. એટલે જ્યોતિષ્ય બોલાયા કે શું કામ છે, ત્યારે એમને કહ્યું કે આ જે ગર્ભ છે એ આખું સત્યાનાશ વાળવા માટે આવ્યો. શું કહ્યું? રાવણ નો સત્યાનાશ વાળવા માટે આવ્યો. એટલે એમને હુકમ કરી દીધો કે જયારે જન્મ થાય તો ચાર માણસો નક્કી કરી નાખે, આને જઈ અને એને મારી નાખીને ખરાબ કરી નાખો આ ઘરને, જે જીવને એવું નક્કી કર્યું છે. જન્મ થતી વખતે મંદોદરી શું કહે છે પેલા મારાઓને, કે ભાઈ હું તમને હુકમ કરું છું કે આને મારશો નહીં, કે શું કહે છે, એને એક પેટીમાં મૂકી તમે દરિયામાં મૂકી આવો, પેટીમાં સારું નીચે પથરાય પાછળ પડાય પડાય પાથરી અને કઈ કપડું બપડું મૂકીને મૂકીને દરિયા મૂકી આવો. ત્યાં દરિયામાં મૂકેલી પેટીની સીતા છે એ જનક રાજાની પાસે આવે છે. બીજા ભાઈઓ વાંચતા વાંચતા વાંચતા વાંચતા બીજા કોઈ જેના હાથમાં આવે છે તે પોતાને આ છોકરીનું શું કરીશ એમ માની અને જનક રાજાને સોંપવા જાય છે. એ જનક રાજાને સ્વીકાર કરે છે અને પાલક પુત્રી તરીકે સ્વીકાર કરે છે કે અને એનું નામ જાનકી આપવામાં આવે છે. એટલે આ ખરેખર એક્ઝેક્ટલી જોવા જાય એની છોકરી છે. છોકરી કેમ છે અને કેમ આવ્યું નાશ કરવા માટે આવી, કારણ કે આગલા આગલા અવતારમાં જે પોતે સ્ત્રી હતી તે રાવણ ની દ્રષ્ટિ બગડી હતી. મંદોદરી ને તરત જ ખબર પડેલી કે આ છોકરી મારી છે, ત્યાંથી પકડી રહ્યા હતા પોતાને. એ આવે ને શું દાદા, આ કયું રામાયણ? આધાર કોઈ પણ આધાર મને પ્રાપ્ત થયેલું છે, પણ આધાર થી પ્રાપ્ત મારા જ્ઞાન થી જોયેલું નથી, પણ આધાર એક્ઝેક્ટ હતો. આધાર શું કહ્યું? રામ અને કૃષ્ણ એ બે પૂર્ણ પુરુષોત્તમ ખરા? રામ અને કૃષ્ણ એ બંને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન ના અવતાર ખરા? એવું છે ને, જે વખતે જે હાજર હોય તેને પૂર્ણ ગણવામાં આવે છે અને પાછલા વાળા ના દૂર કહેવામાં આવે છે. અત્યારે તમે જ પૂર્ણ છો, અત્યારે મને હું એમ જ છું કે આ પૂર્ણ છે. એનું શું કારણ છે કે મારે એમાં પૂર્ણ થઈને મને કઈ અમને જલેબી લાડવા ખાવા, લોકોનું હિત કરવું હોય તો આ રીતે બતાડવામાં આવશે તો હિત થશે, હિત નહીં થાય. શું એટલે પૂર્ણ? એટલે આ પૂર્ણ કૃષ્ણ ભગવાનને પૂર્ણ કહેવામાં અને રામને શું કહ્યું છે? ચૌદ કલાક અંશ અવતાર્યા, ચૌદ કલાઉન્સ. એ રામ તો મોક્ષે ગયા અને કૃષ્ણ ભગવાન હજુ હવે મોક્ષે જવાના છે. એટલે મોક્ષે ગયા એ સાચા પુરુષ, સાચી વાત એ. પણ કૃષ્ણ ને તે માટે કૃષ્ણ તીકડે હાજર હતા એટલે કૃષ્ણ એ કહ્યું કે આ 16 ની અને પેલા 12 ની એટલે લોકોને એક્ઝેક્ટનેસ માટે આ પ્રગટને જ બોલો કે છે. શું કે છે અત્યારે તો કૃષ્ણ ક્યાં છે? કૃષ્ણ ક્યાં છે અત્યારે? કૃષ્ણ જ્યાં હોય ત્યાં. પણ મારું કહેવાનું કે કૃષ્ણ પરમાત્મા છે. શું જ્યાં હશે ત્યારે આપણે લેવા દેવા નથી. કારણ કે લોકોને કહું કે મરી ગયા છે તો પાકિસ્તાનમાં મરી ગામનું શહેર છે તે લોકો નહીં સમજી શકે કે મરી ગયા છે અને મરી ગયા છે એમની ભાષામાં સમજી જશે. હું લોકોને કહું મરી ગયા છે ત્યાં મરી નામનું શહેર છે. હું કહું મરી ગયા છે ત્યાં લોકો મરી ગયા એટલે ભાષાના ભૂત ઉભા થાય. શું થયું? બધી કથાઓનું શું કહેવાય? બધી કથા વિશે એમ કહી શકાય નહીં. લોકોને કોળે થવું કે કેમ કઈ લઠબાજી ઉડાડવું. લોકોને મોક્ષે જતા વગર બીજી બહુ આ દખલ કરવાની બહુ ગમે છે અને ઘટે છે એના દીદી. અમે એ દખલમાં ક્યાં આવીએ તમારી જોડે? હું ક્યાં બેરું? એટલે કૃષ્ણ ભગવાન પરમાત્મા છે. શું એ રાત્રિ દેવતા ચારે પરમાત્મા હતા. એક ફક્ત એમના યોગેશ્વર એમની યોગેશ્વર દશાને લોકો સમજી શક્યા નહીં. લોકો બાળકૃષ્ણને બધવા માંડ્યા. શું કરવું પડે? ક્યારે બધા છે બાળકૃષ્ણ? એટલે મને લોકો પૂછે કે બાળકૃષ્ણ એટલે શું? પણ સાહેબ કરો નાગોડિયો કૃષ્ણ. શું કરવું? નાગો જે ભરત છે અને દહીં સાટ છે એ કૃષ્ણ લોકો છે. એક એક દિવસ જો પણ યોગેશ્વર ને બધું તો નહીં તો દહીં દૂધ ખાયા જ કરો. અમને બાળકૃષ્ણ દહીં દૂધ ખાયા જ કરો તો ભટેક ભટેક ભટેક ભટેક કર્યા કરો. યોગેશ્વર કૃષ્ણ ને સમજવા દે કે જે કૃષ્ણ કોઈને વિરુદ્ધ ના મળ્યું હોય વિરુદ્ધ હતા કે નૈષ્ઠિક બ્રહ્મચારી કહેતા હતા. શું કહેતા હતા? આ લોકો આચાર જોતા હતા એમના અને અમુક લોકો એમને નૈષ્ઠિક બ્રહ્મચારી કહેતા હતા. લોકો એમના આચાર જોતા હતા. લોકોનો મેળ પડતો નહોતો. લોક કથા કઈ છે? નૈષ્ઠિક બ્રહ્મચારી કે છે અને આચાર જુદા દેખાય છે. આપણે શું સમજાય છે? વિચાર કરે છે. શું જવાબ આપવો? ભલે આજે કૃષ્ણ ના આચાર જુદા દેખાય એ આચાર હું જોશો નહીં. મહાન પુરુષો શું કે છે કે નૈષ્ઠિક બ્રહ્મચારી છે. શું કે છે? નૈતિક બ્રહ્મચારી તરીકે જોયા કરો. એના આચાર હું જોશો. નૈતિક બ્રહ્મચારી એટલે શું? જેની નિષ્ઠામાં બ્રહ્મચર્ય શું એ બીજી વસ્તુ જ નિષ્ઠા નથી. જેની નિષ્ઠા બ્રહ્મચર્ય શું એ બીજી નિષ્ઠા નથી. સમજાય? નિષ્ઠામાં નિરંતર બ્રહ્મચર્ય વર્તે છે. તમારી બ્રહ્મચર્યની વ્યાખ્યા શું દાદા? લૌકિક ભાષાની વાત છે. અને જે હું વાત કરું છું લૌકિક ભાષાની, અલૌકિક ભાષા તો આત્મા બ્રહ્મચારી નિરંતર બ્રહ્મચારી જ છે. અલૌકિક ભાષામાં આત્મા નિરંતર બ્રહ્મચારી છે. નિરંતર બ્રહ્મની તર્યામાં રહે છે. આ બ્રહ્મચર્યામાં હોતો નથી ક્યારેય પણ. પણ આ બ્રહ્મચર્યમાં આપણે જ્યાં સુધી હું રામદાન છું એવી રોંગ બિલીફ છે ત્યાં સુધી તમને આ દોષ બેસશે. અને તમારી બિલીફ બધા છે એટલે તમને દોષ બેસશે નહીં. તમારી બિલીફ બદલાશે એટલે તમને દોષ બેસશે નહીં બ્રહ્મચર્યનો. કારણ કે તમે રામદાન છો એ ત્યાં સુધી તમને આ દોષ બેસશે. અને તમે હું આમ છું તે વખત નહીં બેસે. સાહેબ પૂછે કે એ આત્મા બ્રહ્મચારી છે, આત્મા બ્રહ્મચારી નૈતિક બ્રહ્મચારી છે, તો આત્મા નો એટલો જ ગુણ, આત્મા શું છે? આત્મા શું છે જાણવા માંગે છે કે આત્મા નો ગુણ બ્રહ્મચારી છે એટલો જ છે, બીજું શું છે આત્મા નો ગુણ? આત્મા પરમાત્મા અનંત ગુણધામ છે, બહુ ગુણો છે, એટલા બધા ગુણો છે કે ન પૂછે. એટલે પોતાના સ્વાભાવિક ગુણો નું ધામ છે, સ્વાભાવિક ગુણો, પોતાના સ્વાભાવિક ગુણો છે, ક્યાં ગુણો પાછા કોઈ રાખો પાછા ના થાય એવા ગુણધામ છે. અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, અનંત શક્તિ છે, અનંત સુખ નું ધામ છે, અવ્યાભાવ સ્વરૂપ છે, એક સેકન્ડ ગુણ તમને એ કોઈ આવ્યો નથી. તમે પ્રાકૃત ગુણ વેદો છો, શું વેદો છો? પ્રાકૃત ગુણો, તમારી બિલીફ પ્રમાણે ગુણો તમને પ્રાપ્ત થશે. તમે જો રામદાન દેશો તો પ્રાકૃત ગુણો પ્રાપ્ત થશે. તમે શુદ્ધ શુદ્ધ ચૈતન્ય થશો તો પછી પોતાના સ્વાભાવિક ગુણો ઉત્પન્ન થશે. તમારે જે જ્યાં બેસો ત્યાં બેસો. આ નિર્ણય કોણ કરે? આ નિર્ણય કોણ કરે? આત્મા કરે કે જીવ કરે? શું નિર્ણય કરવાનો? શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવાનો નિર્ણય કોણ કરે? આત્મા કરે કે જીવ કરે? આત્મા પોતે શુદ્ધ જ છે. જેને કઈ જેને ચેર આવે છે તે ભલું રહે. કોણ ભલું રહે? ચહેરામાં ચહેરા તે વલુર જ છે, એટલે આપણે જાણીએ કે ચહેરા આવતી અને ચહેરા આવે છે તે વલુરે. ત્યાં બધું અહંકાર કરે છે, શું છે સમજાય છે ને? આ શુદ્ધ શરૂ કરવું છે એ બધું વિચાર કોણ કરે છે? અહંકાર કરે છે, શું કરે છે? એટલે ચોઈસ એની છે, ઈગોની ચોઈસ થઈ. આ બધું ઈગો, આ બાજુ વેપાર કરી છું ત્યારે થાકે આવે, આ બાજુ વેપાર કરવા માટે. અરે એમ કરતા કરતા પોતાનું અસ્તિત્વ ભોઈ નાખશે, શું કર્યું? જો એ પ્રકારનો વિચાર ના આવે તો એ પ્રકારની ગતિ જ ન થાય ને. એ પ્રકારનો વિચાર જો ના આવે તો પછી એ પ્રકારની ગતિ જ ના થાય ને. એ પ્રકારની ગતિ ના થાય ને, એનું પ્રોગ્રેસ ના થાય ને. પ્રવૃત્તિ, પ્રવૃત્તિ એ બાજુની વૃત્તિ, પ્રવૃત્તિ ના થાય. વિચાર ના આવે પ્રવૃત્તિ ના થાય, પછી વિચાર તો આવે જ નહીં. આ વિચાર આવે અને શરૂઆતમાં અહમ જન્ય વિચાર રહેવાનો ને. શરૂઆતના વિચારમાં અહંકાર પણ થોડો રહેવાનો કે હવે આમ કરીએ. હા, અહંકાર છે જ રહેવાનો. અહંકાર રહેવાનો જ્યાં સુધી અજ્ઞાના કાબામાં છે. અજ્ઞાન જય સચિદાનંદ. બે પ્રકારનું જ્ઞાન છે, એક અજ્ઞાન જ્ઞાન છે અને એક પ્રજ્ઞા જ્ઞાન છે. અજ્ઞા જ્ઞાનથી સંસાર ચાલે, અજ્ઞાન અને પ્રજ્ઞાથી મોક્ષ લઈ જાય. અજ્ઞાન સંસારની બહાર નીકળવા લાગે, અજ્ઞાન અને પ્રજ્ઞા મોક્ષ લઈ જાય, છોડે નહીં. એટલે અત્યારે અજ્ઞાન તાબામાં છે અહંકાર. જય સચિદાનંદ. એટલે આ અહંકાર અજ્ઞાન તાબામાં છે, અજ્ઞાન અને પ્રજ્ઞાના તાબામાં અહંકાર હોતો નથી. પ્રજ્ઞા પોતે મોક્ષે લઈ જાય છે, ગમે તેમ કરી તમે. એટલે અમે તમને જ્ઞાન આપીએ ત્યારે પ્રજ્ઞા ઉભી થાય છે. અત્યારે અજ્ઞા છે, કોઈ જ્ઞાન આપ્યું છે તમને? એક માણસે નથી, બધા ભેગા થઈને આપ્યું. અને લોકો નિરંતર પ્રદાન જ અજ્ઞાનનું કરે છે, શું કરે છે? બાબો જન્મ્યો નહીં સાથે, જો બાબો જુઓ બાબો નામ આપે પાછા, શું કરે? સચિના લેખ લખી ગયા, કોઈ આવ્યો નામ આપે, એનું નંદુ નામ આપો. આપણે નંદુ નંદુ કરીએ ત્યારે મને એમ થાય કે નંદુ હઈ છે આ લોકો. અજ્ઞાન નું પ્રદાન કરવામાં આવે છે. શરણ પ્રદાન કરે છે, અજ્ઞાન નું નિધન પ્રદાન કરે છે. એટલે પછી એમાંથી અજ્ઞાન ઉભું થાય છે, સહકાર જ બધો અજ્ઞાન. વાતો ગમવા માટે ઉતરે અમારામાં કઈક આચરી શકાય, એટલે એમાંથી કઈક ઉતરે આચરી શકાય એટલા માટે આવ્યા છીએ. હેતુ શું છે? સતત આનંદ માં રહેવાય. સહજ આનંદ આનંદ જ છે, આનંદ જ છે. જે નથી આનંદ સ્ટેશન ગમે છે, બાજવાનું નહીં. બાજવા આવે ને, આનંદ નું સ્ટેશન ગમે છે, બાજવાનું નહીં. તમારે કઈ બોલવું બોલતી હા, બધા બોલો ને, બોલો બહુ મજા આવે. બોલો, બોલવાનું વાંધો જ નહીં. અમારે કઈ ફી નથી, એવું તેવું છે ને. અત્યારે હું ફી આપે ત્યારે બોલવાનું છું. દરેક ને બોલવાની છૂટ છે. તમને વાત કહેતા નહીં આવડે તો હું તાર સમજી દઈશ કે આવું આવું કોઈ પૂછવા માંગે છે. જો તેને આપડે તો વાંધો નથી, તમને વાત કહેતા ના આવડે છે ને. શું કે છે ભાઈ? પ્રકૃતિ નો નિયમ જાણે ત્યાં સુધી પાળવું જરૂરી ખરું? એના માટે ધ્યાન ધારણા ની જરૂર ખરી? પ્રકૃતિ ના નિયમ ના આધીન એવું કે શાંતિમય જીવન જશે. પ્રકૃતિ ના નિયમ ના આધીન, અને પ્રકૃતિ નો નિયમ તોડશો. પ્રકૃતિ એટલે કુદરત. તો કુદરત નો નિયમ તમે જો ભંગ કરશો તો કુદરત નો દંડ તમને મળશે. શું? પ્રાણી જાતના નિયમ ભંગ છે. કુદરતનો દંડ, કુદરતનો નિયમ તોડશો તો કુદરતનો દંડ મળશે. સરકારનો નિયમ તોડશો તો સરકારે દંડ મળશે, અને ભગવાનનો નિયમ તોડશો તો ભગવાનનો દંડ મળશે. એમાં જે તમને દંડ જોઈતો હોય તે નિયમ તોડવો. જે દંડ જોઈતો હોય તે નિયમ તોડવો. ભગવાન નો નિયમ શું છે? ભગવાન નો નિયમ શું છે? ભગવાન નો નિયમ એવો છે, આ જગત બધું બધા આત્મા છે, એ બધું જ અમે મારું રૂપ છે. આ માટે આ જગત ને તમે કોઈને સેજ પણ દુઃખ ના થાય એવી રીતે દરેક કામ તમે કરજો. શું કે છે? કોઈને દુઃખ ના થાય એવી રીતે કામ કરશો તો તમે ભગવાનના ગુનેગાર છે જ નથી. એ આપને સમજાય એ વાત છે? તમને સમજાય? તમે કહો કે સાહેબ આને મને દુઃખ દીધું એટલે મારે આને દુઃખ દેવું જ જોઈએ. આને મને દુઃખ દીધું તો એને આપણને દુઃખ દીધું, એને ભગવાન નો કાયદો તોડ્યો. એ આપણને શું કે છે? તું જ તોડી દેખા દો, આપણે શું તોડીએ? તમને કેમ મારે વાત? શું તમે સમજાય આના પરથી? દેહધારી દરેક ને સુખ આપવું એમ, કોઈને પીડા નહીં કરે. હા, અને તમને પીડા આપે તો પણ આપણે વેઠી લઈશું, સામે પીડા ના આપી. એનો ભગવાન નો કાયદો તોડે આપણે ના તોડશું. એ આપણો કાયદો તોડાવ ભરે છે. શું આપણો કાયદો તોડાવ ભરે છે? આપણે આપણે ના બહુ થઈ ગયું. ભગવાન નો સહેજે દંડ નહીં મળે આટલું જ. આના ઉપર બધા એના માટે એટલું સમજાવવા માટે બધા શાસ્ત્રો લખ્યા, આટલું સમજાવવા માટે બધા શાસ્ત્રો લખ્યા. બીજો પ્રશ્ન છે કે કુદરત ના કાયદા કયા છે? કુદરત નો નિયમ, કુદરત ના કાયદા એવા છે કે તમે આ ચીજો છે, આ કુદરત પિત્ત વાયુ ને કપટાધીન છે. આપણે ઇન્ડિયા ની કુદરત તમને વાયુ થયું છે તો આ વસ્તુઓ જે જગત ની ચીજ ખાવાની છે તે કોઈનામાં વાયુ વધારે હોય, કોઈનામાં પિત્ત વધારે હોય, કોઈના કફ વધારે હોય, ગુણ મારી છે બધી. તમે વાયુ થયું હોય ને વાયડી ખોરાક ખાવ તો તમને કુદરત નો દંડ થશે. કુદરત નો દંડ પડશે પછી. અગર તમે પેરેલો ખોરાક ખાશો, આમ તેમ કરશો તો નેચર વિરુદ્ધ જેટલા જશો એટલું બધું તમને નેચર દુઃખ પડશે. શારીરિક નહીં પડતું. હા, ખોરાક તમને ખાવાનું કયો છે કુદરતે? કુદરત શું કે છે? સાહેબ અમારે શું કરવું, ખાવું છે એ રીતે. અહીંયા અનાજ ના દોણા તેવા તેવા જ ખાખા કરવા તગના. કુદરત એવું ને, કુદરત છે દાણા ને પાણીમાં ભીજવો અને ગરમ કરવો કે છે. શું કે છે? બાફો. એ તળવાનું ના કે છે. શું કે છે? તળવાનું ના કે છે. છતાં આપણા લોકો શું કરે છે? એ કુદરત નો દંડ કર્યો પાછો. એટલે બીજી બધી કુદરત ના દંડ વાળી બધી કરી છે. બાજી જો આ ખોરાક લઈને કોઈ આપણું શરીર એવું સુંદર રહે ખરેખર શું, પણ આપણા લોકો જાત જાતની શોધખોળ કરી છે ને. કેવી શોધખોળ કરી છે? તારે કે છે કે એનો વઘાર કરવો બંધ કરવો, વઘાર કરીએ છીએ તે ના. એ છે તે મનુષ્યની ઊંચા ઊંચી શોધખોળ છે. શું કહેવું? અને કુદરત ને હેલ્પફુલ છે. કેવું છે? કુદરત ના વિરોધ જાય નહીં અને શોધખોળ છે વધારે. તળવાની છે તે કુદરત ની વિરુદ્ધ છે. અને આ વઘારની સાથે જે કઈ આપને સમજાય છે, વઘાર તમાર તો થાય છે ને? તમારે વઘાર કરે છે? ચમકાર કરે છે. હવે એ આપણા મનુષ્યો ની શોધખોળ છે, ધન્વંતરીઓ ની શોધખોળ છે કે ભાઈ આ લોકો આમાં શાક ખાશે, વાયરો શાક ખાશે તો આ લોકો વાયુ ઉત્પન્ન થશે, દુઃખી થશે. તો એને વાયડા શાક ને માટે કે વાયુ કેમ ઓછું થઈ જાય, નાશ થઈ જાય એવા એવા વઘાર કરવામાં શોધખોળ કરે છે. એટલે તેલ અત્યારે મગફળી વપરાય છે, અત્યારે મગફળી તેલ વપરાય. આપણે તો તલનું દરેક દેશમાં અમુક તેલ વપરાતું, ફક્ત મગફળી. મગફળી એકલા જ આદિવાસીઓ ખાતા હતા. એ આદિવાસી નો ખોરાક છે અને આદિવાસી ની બુદ્ધિ ઉત્પન્ન થાય એવો એના ગુણ છે. છતાં આપણે આ વાત દાબી દેવી જોઈએ, કારણ કે ગાંધીજી વખાણી છે. એટલે આ વાત હું દાબી દઉં છું અત્યારે માટે. ગાંધીજી વખાણે હું આ બોલું તો મતભેદ ઉભા થશે. આ સમજ મુક્ત પુરુષ તો બોલી છે. મુક્ત પુરુષ તો બોલી શકે કે મેં બોલે છે, પણ તે આવું નકામા બોલે. હા, મગજમારી કરે એવો શા માટે? આપણે લોકોને મગજમારી વધે એવું કાર્ય ના હોય. એ કામ અમને પૂછે રજા બાકી. અમને નિડર હોઈએ, અમારે ડર ના હોય, પૂછે રજા બાકી. શું કર્યું? પણ એ વધાર છે તે જે છે તે તલના તેલનો વધાર. તલના તેલની ભાઈ સ્ત્રીઓ કેટલીક બાબતનો જીરું નાખે છે, કેટલીક બાબતમાં જીરું નથી નાખતી, મેથી નાખે છે, કેટલીક બાબતમાં હિંગ નાખે છે. એ એના શાકના સ્વભાવના ગુણના આધારે લોકો એ છે તે શોધન કર્યું છે. આ વધારે શું છે જાણો તમે? શાકનું શાક ને શું કરે છે? કરી ને વધારે કરે છે, દાળ ને વધારે કરે, શાક નો વધારે શું છે? એવું તો આપણે સમજાય છે, વધારે ક્ષમતા છે. શું છે? અને ક્ષમતા એ સંસ્કાર શબ્દ પણ થયેલો છે. આ સંસ્કાર નો અપક્રમ થઈને સંસ્કાર થયો.